પરમાણુ અડે તેથી થઈ ગયું હોય, નહીં તો ખરો પુરુષ નતો હોય તે કપટ ના. વિચાર આવે તો ધોઈ નાખવું જોઈએ. આવે વખતે તો શું કરવું પડે? કેટલા વર્ષથી ધો ધો કરું છું, બીજું કશું નથી, ખાવા પીવાનો વાંધો નથી. ઔરંગાબાદ જતા કહ્યું છે, ઔરંગાબાદ જતી વખતે ટ્રેન માં કહ્યું હતું કે મિશ્ર ચેતન થી ચેત છે. બસ એ મિશ્ર ચેતન છે તો એનું કલ્યાણ થઈ ગયું. બાકી આ રેસ માં જાય છે ને તે તો જાણે સંસાર નુકસાન કરે. કેવું? સંસાર આત્મા નુકસાન કરતું નથી. દાદા અણી શુદ્ધ તો રહી જ ના શકે ને, અણી શુદ્ધ રહેવાનું તો દાદાની કૃપા સિવાય શક્ય નથી. હા પણ તને તારી પર કૃપા બહુ વર્તે છે ને, સાથે રાણી શુદ્ધ રહેવાય ને. દેહ નું નહી દાદા, દેહ માટે ના થાય. મેં તમને જીતો જાય પણ ધોઈ નાખે તો ભ્રમતી રહે નહીં કહેવાય. જીતો જાય અને ભ્રમ ધોઈ નાખે ત્યાં સુધી આ ભ્રમચર્ય ગણાતું નથી. આ ભ્રમચર્ય જીત જાય ને ધોઈ ના નાખે તો આ ભ્રમચર્ય કહેવાય. બરોબર. કેટલી સ્ત્રીઓ તૈયાર થઈ ગઈ છે આપણા માટે? આ છોકરાઓ તો કેટલો બધો વૈરાગ રહેતો વિચાર વિચાર આવતા તાકો દાડો. દાદા મને તો થતું હતું કે હું એકદમ અડગ છું. કીર્તિભાઈ થી એકદમ પકડાઈ જતું સર, એક છે પકડાયું તો એનો આગલો હિસાબ છે આ હિસાબ છે પકડાય, પણ આપડે હવે શું કરવું? પુરસા તેમ નામ કેવાય એ હિસાબ ને પકડવાના દઈએ. શું કહ્યું? પકડવાના દે. હા એ તો દાદા હું ત્યાં સંપૂર્ણ જાગૃતિ રાખું. માથે ધણી નહી તો મનમાં કહી જાય ને કઈ એટલું નથી આવતું, એટલું સારું છે. તમને પરસ્ત્રી નો વિચાર એને મોક્ષે જવું છે, એને સ્ત્રી જાતિ પર કે પુરુષ સ્ત્રી પુરુષ જાતિ પર દ્રષ્ટિ જ માંડવાની બનશે, તો નહીં તો ઉકેલ જ નહીં આવે. એના દ્રષ્ટિ શું દ્રષ્ટિ અમારે જોવાની એવું છે? આમ ચોબડી ગાય શું દેખાય? અને અમને ભાઈ ગંધાય છે. હવે આ તો માણસ કે મન તો સુગંધ આવે બધા. ક્યાં કઈ જાતના માણસ? એ તો પહેલા માણસ હતા કે જયારે પદ્મિની સ્ત્રી હતી, સુગંધી આવે આમ જેમાં ચોખાની સુગંધી આવે ને એમાં બધા સ્ત્રીઓ બેઠે ત્યાં સુગંધી આવે ઘરે. પુરુષો બરકત નથી, સ્ત્રી બરકત નથી. કાઢી નાખવાનો ફેંકી દેવાનો માલ કચરો રબીશ મટીરિયલ, તેમાં પાછું મોહ ચટાડે. પછી મોહ રાખવા જેવું તલ લાગ્યો ઘરે ચામડી હોય તો હજુ અમે જેનું જોખમ છે બહુ તેજ અમે બૂમ પાડીએ. શું કહ્યું? અત્યારે દહી વાળા બહી વાળા ખાવા દે છે ને મોટા મોટો જો ગમે છે. નર્ક માં જતા ઠેકવા નહીં પડે. સંસાર ના લોકો તો ઠગાઈ રહ્યા બીજાને ખબર નથી, અને અહીં તો ખબર હોય ને તો કદી માર ખાય તો બહુ ખોટી જાય ને. હા ખબર પડે છે પછી માર ખાવાનો વિચાર ના આવે ને કે આવે છે કઈ? બહુ માર પડી તમારે કેમ નથી પડી ગયું છે? બધું બધી છૂટ આપી છે. કેટલી હાડીઓ ત્યાં રાખી છે? ઘણી બધી. કેટલી છે? 100 વર્ષો હશે દાદા. 100-150 હશે. 150 હાડી છે તો તને દાદા છૂટ આપી છે. અને આ નીરુબેન તો અમીનો એ પેલા પેટીઓ મોટી મોટી હાડીઓ કરી આવેલી. મેં કહ્યું કે આવી હાડીઓ પહેરાતી છે બધાને આપી દીધી. એક અવતાર માં જ મોક્ષે જવું છે. આવા અહીં રેવાય કુવાય નહીં, એટલે એક અવતાર થવું છે. એટલે પછી અમને બધા સાધન મળી આવે. અમને બી એક જ અવતાર જશું દાદા. હજુ હજુ થોડું અમારે કયા પ્રમાણે આજ્ઞામાં આવી ત્યાર પછી આજ્ઞામાં આવ્યા પછી કામ થાય. આજ્ઞામાં આજ્ઞા વગર આમ થઈ ગયો મોગ થવાનો બેચારો અવતારમાં. પણ તે પેલું આજ્ઞામાં આવતા એક અવતાર થઈ જાય. આજ્ઞામાં આવે આપડે ચાલવા દેવું ગાડું જેમ છે. ચિકન પજવા છે કે તને? કેટલા વખત થી મને બ્રહ્મચર્ય આલો બ્રહ્મચર્ય આલો કે છે મને. પણ દાદા આ વખતે એને ઇલેક્શન માં ઉભો કરતા હતા ને તો ના થાય. ઠાકોરજી નો રોજ પ્રચાર ક્યાં કરેલો? ના એને તો દાદા નથી ખાતો કારણ કે અમદાવાદ જ રહ્યો ને વર્ષો થી. મારી આજ્ઞા માંગવું પડે. હજુ કઈ આજ્ઞા અપાઈ નથી ને તમને બધા, એમાં આપતા નથી જલ્દી, કારણ કે બધા પાડતા આવે નહી ફાવે નહી. એ તો બહુ મન બહુ મજબૂત છે. આખું પોતે શુદ્ધાત્મામાં રહે અને પછી અંતઃકરણ ને ઓળખે અને સંયમ પરિણામ ઉભો થાય અમરતા બધા બધી અવસ્થામાં. પેલા એને સમજાય કે હવે આ સંયમ પરિણામ ઉભો થાય છે થોડે થોડે, ત્યાર પછી આ આજ્ઞામાં આવે દાદા. હા ત્યાર પછી સંયમ પરિણામ ઉભો થાય. સંયમ પરિણામ પરિણામ સંયમ પરિણામ આવવો જોઈએ. આપડે અહીં કેટલાય મહાત્મા એવા છે કે સ્ત્રી પુરુષ બંને સંસારી વધ લીધેલો છે ને અનમિત છે, અમત છે એ સાધુ જીવન બધા. મોક્ષ જતા આટલું જ મળે છે, બીજું કઈ મળતું નથી. પર સ્ત્રી ને પર પુરુષ બોલે તો બહુ સરસ સરસ. શું નામ છે? કેશવ. કેશવ કેવું પડે? કેશવ તમારે બહુ સરસ રહે છે. એને એક દાડો કાગરી આઉટપુટ લખીને આપ્યું તદ્દન ચોખ્ખું, એટલે પછી મેં મંજૂર કરી દીધું ભાઈ જાય તારે આ બધું માફ થાય છે. જો હવે નવે સરથી આજ્ઞામ રહેવાનું હતું કારણ કે દાદા નવે સમય એક મિનિટ પણ આગુ પાસે નહીં થયો તો રહેશે પણ પછી બધા બોલા માફ. એ પછી જોયાલી અમે કેટલા સારું તો ખોરાક નહીં લેતો કેટલા વખત દર રવિવાર કરું છું. કેટલાય મહાત્મા આપડા રવિવાર કરે છે, કેટલાય મહાત્મા રવિવાર ખાય ને. અમિત દાદા હું તો જોઈ જોઈ ને ખાઉં છું. શું જોઈએ છે? રોજ ચાર રોટી ખાતો હોય પછી બે કરી નાખે એમ નમ તક કહેવાય. બાકી તબિયત આવી ના હોય પછી નહીં ખાતો શક્તિ વધી જાય છે નઈ તો આત્મા ને નિર્બળ કઈ નાખે તો પછી ભેંસ જેવો થઈ જાય. શું થાય? ભેંસ જેવો થઈ જાય. એટલે આપડે આમનો હુકલો હુકલો રાખવો. જો બે પ્રકારના જીવ હોય છે, એક સાઈ રોટલી ખાય અને લોહી થઈ જાય અને એક અગિયાર રોટલી ખાય તો લોહી એક રોટલી જરૂર થાય. તમે સમજો ને એવા બે પ્રકારના જીવ હોય. એને આ લોકો શું કે છે કે આમને આ ખાઈને હરામ કરે છે કે અને આ ખાઈને અલાર્મ કરે છે. એક રોટલી ખાઈ લોહી ચડે ત્યારે હલે ખાઈને અલાર્મ કરે છે એમ કે અને અગિયાર રોટલી ખાઈ લોહી બરોબર ના ચડે ત્યારે હરામ કરે છે. દેવલોક જેવું લાગે આપણા છે મહાત્મા એવા છે. કોઝલ કનેક્શન શું? આમ જે ભય સિગ્નલ બતાવ્યું આપડે પર સ્ત્રી ને પર પુરુષ ગમન નું, તો એનું કે છે કે કોઝલ કનેક્શન શું છે? ભય ભય જે બતાવે આપે અહિંસા તૂટી જાય, પછી જૂઠ સત્ય તૂટી જાય, પછી ચોરી તૂટી જાય. કારણ કે ભરાયો માલ વાપર્યો ચોરી કેવાય, જૂઠ કેવાય, બ્રહ્મચર્ય તૂટી જાય, પરિગ્રહ તૂટી જાય, અપરિગ્રહી પણ તૂટી જાય. પાસે એટલે નરકમાં જાય. હવે આ સંસ્થાના લોકો નરકમાં ના જાય, આપણે જ્ઞાન લીધા પછી નરકમાં જાય. સંસ્થાના લોકો નરકમાં જવાનું નહીં, એમને જાનવર થાય. એ પાછળતા કહેવાય ને, એ કઈ નરક નું કઈ ગુણ નથી, પણ આ જ્ઞાન લીધા પછી તો દગો કહેવાય. જ્ઞાની ને દગો કહેવાય અને સંઘ ને દગો કહેવાય. તો એટલે મહા મહા છે નરક નો અધિકારી. એટલે ચેતે ચેતે કહીએ ને, ધણી ના હોય તો બે ની પેટે એવું જોઈએ. રજનીજી તો એવું કે છે કે ડિનાયલ ઓફ લાઈફ ઇઝ ધ ડિનાયલ ઓફ ગોડ. રજની શું કહેવા માંગે છે ને, તે એ જે કહેવા માંગે છે ને, તે લોકો સમજ્યા નથી અને વાત જુદી છે અને એની જરૂર જ નથી. એ રજી જે કહે છે ને, તે રીતે કોઈ માણસ ધર્મ જ ના પામે. તો એ રીતે ધર્મ ના પામે ને, આ તો કોઈ એક્સેપ્ટ હિન્દુસ્તાન કોઈ એક્સેપ્ટ ના કરે. આ તો ચક્રમ લોકોનો ધર્મ, ચક્રમ લોકોના માં જેનું મગજ ચકરાઈ ગયેલું હોય તેના માટે. સમુદ્ર કહે છે સ્વર્ગ અને નર્ક એ તો લોકોને સમાજમાં સારી રીતે ચલાવવા માટેના ભયો ઉત્પન્ન કરેલા છે. જ્યાં માણસ નાગાઓ કરે, કુદાવડાવે, એટલે બધું હસતો છે. આ મનુષ્ય પણ જંગલી પણ વધવાય. એમ કે છે બીજું એક કૃષ્ણમૂર્તિ એમ કે છે કે સ્વર્ગ અને નર્ક એ તો લોકોને કે છે ભયમાં રાખવા માટે બધું ઊભું કરેલું છે. કૃષ્ણમૂર્તિ ને આમાં સમજ ના હોય. કૃષ્ણમૂર્તિ નું ગજું નહીં. કૃષ્ણમૂર્તિ એ શું સમજે કે ભાઈ અવેરનેસ અવેરનેસ એટલે ફોરેન માટે સમજવાનું. ફોરેન માં કરે સ્વર્ગ નર્ક હોતું નથી, ત્યાં તો ભગવાને ક્રિએટ કર્યા અને ભગવાન મારે છે, બસ બીજું કશું હતું નથી ને. એ બધી ફોરેન ની વાત છે. હેવન એન્ડ હેલ તો એમનામાં છે. અરે સ્વર્ગ નર્ક તો કેટલું બધું સુંદર છે, રહસ્યમય છે બધું. નરકો સાત પાતાળ કે છે, આ વેદાંત પાતાળ કે છે, જૈનો નર્ક કે છે. અને વેદાંત સાત પાતાળ, પહેલી પાતાળ, બીજી પાતાળ, ભાન નથી અને માણસ નું કઈ નું કઈ થઈ પછી રૂપક માં આવે તો અઘરું થઈ પડે ને દાદા. બાકી ત્યાં તો બહાર તો બહાર તો છે, આવું કરે ને ઊંધું થતું તે તિરંગ કેથી મજા આવે. ત્યાંથી નરકે ના જાય કે અહીં પોતે જાણી બુજી ને દગો કર્યો સત્સંગ ને અને જ્ઞાની ને. ભયંકર નાના પુરુષ પરથી છૂટ આપી એમાં છે તે રજનીશ ના જેવો આમાં આઈડિયા છે પણ જેમાં જવાબદારી નથી એટલે અમે છૂટ આપી શું છે અને ભગવાન તો હું જ ઉડાડી મળી એ છોડી દો સ્ત્રી ને છોડી દો એમ કહી દો કારણ કે માર્ગ જ ઊંધો છે એમાં જરાક કહેવા છે ને માં કલાક કહેવા તો આપણું વિજ્ઞાન છે એક બાજુ જાણતી રહેવું છે એટલે આજ્ઞામ રહેવા તૈયાર થાય ઊંધો અર્થ કરે તો જ હવે માર ખાઈ જાય બાકી કોઈ માર ના એકાદ પુત્ર રત્ન કે એકાદ પુત્રી રત્ન એવું બે આપ્યો એને એને દાન કહેવામાં પુત્ર દાન પુત્રી દાન એ દાન એને કહેવાતું હતું દાન એટલા પૂરતો વખત પણ સંભો કરતા જ નતા આવું દેવું ના હતું બધું જાનવરોનું હોય મનુષ્ય હતું આ તો કલયુગ ની નિશાની છે બધી બિચારા બળતરા માં આખો દાડો મહેનત કરે બળતરા માં પછી પાન ના રહે ને અને આ માલ કઈ ફરી મનુષ્ય માં આવે એવો માલ ને બધું રખડી મારવાનો બધો જૂનો માલ હતો એક સ્ત્રી વર્ષ વાળો તો કારણ કે જૂનો માલ તો ચારિત્ર નામસ્તે તો મારી છોડી એવી ના થાય એવું બધું એ જાણે કે હું કોકનું કોકને તો હું નુકસાન કરું કોક મારે તો નુકસાન કરે કરવા એવું કાયદો સમજે ને સમજે પોતાની છોકરી એવી જ થાય પછી શું થાય જોઈન શીખે બધું આ જગત જોઈન શીખે સોસાયટી અને સામાજિક ભયો બી હા સામાજિક ભય પણ બહુ હતા ને અમારા વખત માં તો વિચારે નતા આવતા એ ચોડિયા છોકરા બધા ફરે વિચારે એવું સંસ્કાર જ નહીં જાતના સંસ્કાર બધા આ તો બહુ ભયંકર બળતરા ઉભી થઈ ને આ તો પછી મોટી ઉંમર પણ ચિત્ત પેલું ખલાસ થઈ ગયું પેલા નું ખલાસ થઈ ગયું ચિત્ત બધી ખલાસ થઈ ગયું થાય છે એમ આપણે સમજીએ છીએ, બરોબર છે, પણ માણસ ગમે તેમ વર્તે ગમે તેમ કરે એને નિર્જરા સમજવી, ગમે તેમ વર્તે કે ગમે તેમ કરે, વસ્તુ એક જ જાતનું હોય છે. બે ભાગ કોને પાડ્યા? બુદ્ધિ. હે, ભાગ તો બુદ્ધિ જ પાડ્યા ને, બુદ્ધિ થી વર્તાય કે આ સારું છે કે આ ખરાબ છે કે આ શું થાય છે શું. ભગવાન ભાગ નહીં પાડ્યા ને? ભગવાન તો શું પાડે ભાગ? હવે ભગવાન તો કઈ પાછું પાડતો હશે, ભગવાન ની તો આ વાત જ નથી, આપણી જ વાત છે. ભગવાન દરેક કર્મ ને નિર્જરા કહી, શું કહ્યું? દરેક કર્મ નિર્જરા કહી. હા, તેરું હોય કે તેરું હોય તે તમે ભાગ પાડેલા હોય. હા, આપણે પૂછીએ ભાગ પાડે, કોઈ દસ હજાર ના ભાગ પાડ્યા, બરોબર. નિર્જરા કઈ ભાગ પડાય ના, પણ વર્તન માં એમ માણસ સમજે કે મારે તો હું કરે છે કરીશ તો ચાલશે. હા, પણ એ સમજો કે એવો સંજોગ આવીને પડ્યો એની સામે, એક વસ્તુ સામે સંજોગ આવ્યો અને એ આખો સંજોગ એનું વર્તન ખરાબ ઉભું કરે તો એનું શું સમજવું? સંજોગ ઉભું કરે, કોઈ કશું ઉભું કરી શકતું જ નથી, એ તો આપણે દોષિત દેખાય છે. કોઈ કશું ઉભું કરી શકતું જ નથી, ઉભું નથી કરતા દાદા. પણ એવું કઈ આવ્યું સામે એવી પરિસ્થિતિ ઉભી થઈ, પણ એ પરિસ્થિતિમાં એનું જે વર્તન થાય એ વર્તન સોનાની દ્રષ્ટિએ ખરાબ હોય તો એને કરવું એ નિર્જરા છે? નહીં કરે તો કરવાનો એ જ છે, કરવાનો. એ તો એને પોતાના સદબુદ્ધિ થી એને રોકવું કે એને કરવા જ દેવું? રોક્યું રોકાય ને એને કર્યા વગર છૂટતો નથી. રોક્યું રોકાય તો બહુ કલ્યાણ થઈ જાય, પણ રોક્યું રોકાય જ નહીં. પણ રોકી શકાય એનાથી તેને રોકવું જોઈએ ને? તેને એને એની જે બુદ્ધિ છે એ બુદ્ધિ નો સદુપયોગ કરવો કે નહીં એ વખતે એને, કે ભાઈ સર્વા દેવું? પોલીસ દ્વારા પકડી લઈ જાય પોતાની ઈચ્છા પૂર્વક માં આવું છે, પોલીસ દ્વારા પકડી લઈ જાય એટલે કર્મ જો ક્યાંથી જાય? આપણી ઈચ્છા ના હોય એમાં લખી પડવું એ ગુનો છે. જે બધું થઈ જાય છે ને એની મેરે થઈ જાય છે, બધી નિર્જરા છે, થઈ જાય છે દાદા એ બરોબર છે. મેં આપણે એક કાપડો આપ્યો ને કે કોઈ ઓફિસર છે એને નક્કી કર્યું મારે લાંચ લેવી જ નથી, નક્કી કરેલું કોઈ ના આપ્યો, નક્કી કરેલું પોતાના ધારા પ્રમાણે રહે છે. બને આ તો પૈસા ની બાબત છે, એવું જ વિષય ની બાબત માં બને, બધી બાબતો બધી બાબત એમ જ સમજવું દાદા. ભાઈ સમજો ક્યાં જશે, જશે ક્યાં તે, પણ એને પુરસાદ કરવો જોઈએ ને, નહીં એને લપસો નહીં લપસું એમ, એ બાબતમાં બરોબર દ્રઢ નિશ્ચય થવું જોઈએ ને. એ તો કરે જ હંમેશા, દરેક જીવ કરે ને, કોક જ મૂર્ખ ગાંડો હોય તે જ ના કરે, બાકી કોઈ જીવ કઈ કાચી માં આવ્યો નથી. બધી પોલીસ વાળો પકડી જાય તો જાય, મને એમ લાગે છે કે આ વાત નો દુરુપયોગ થઈ રહ્યો છે, થાય છે ના, એ તો લાગે, તમને તમને એવું લાગે છે, એ લાગે છે. શું કહ્યું, કશું કશું ભરાય નહીં, કશું કોઈ જે દુરુપયોગ થાય એવું નથી. આજે પોઈન્ટ હું આજે આપને પૂછું છું, નિર્જરાની બાબતમાં પૂછું છું. નિર્જરાની બાબતમાં આ ઘણી મુશ્કેલીઓ, ઘણી ગેરસમજ બધું થાય છે. ના, એ ના થાય. તમે એટલું કયા માગો છો કે જગત એક્સેપ્ટ ના કરે એવી વાત રીતે કેમ કહેવાય? જગત તો એક્સેપ્ટ ના કર્યું ને. જગત તો એક્સેપ્ટ કરે છે ને. અરે હું એક દાખલો આપું આપને. એક વ્યક્તિ છે, એને જ્ઞાન લીધું છે. એ જ્ઞાન લીધા પછી કોઈ બીજી વ્યક્તિના સંબંધમાં આવે છે, વિષયોના વિશ્વની બાબતમાં, અને એની સાથે લગ્ન નથી કરતો પણ વ્યભિચાર કરે છે, ત્યારે એને નિર્જરા કેવી કે શું કહેવું? નિર્જરા એને લગ્ન કરી નાખવા જોઈએ કે વિચાર કરવો રાખવો જોઈએ? લગ્ન કરવાની ના વિચાર કરવો તે ગુનો છે, ના કરવો વિચાર કરવો તે ગુનો છે. અને આ જે કરતું હોય એ નિર્જરા છે. બધું નિર્જરા છે. આ જગત જ આખું નિર્જરા સ્વરૂપે છે. આ વેશ્યા નિર્જરા સ્વરૂપે છે. વેચાણ તો જાય છે, એ નિર્જરા સ્વરૂપે છે. એમાંથી નવા કર્મ બંધાય છે એ લોકોને ખબર નથી. ભક્ત પણ આમાં કર્મ બંધાય ને. નિર્જરા છે, કર્મ ક્યાંથી બંધાય? નિર્જરા થાય એટલે કર્મ ક્યાં બંધાય? કર્મ તો બંધાય જ નહીં ને. કર્મ વાત નથી કરતો. જેને જ્ઞાન લીધું છે એની વાત કરું છું. જેને જ્ઞાન લીધું છે, જે મહાત્મા છે એની વાત હું કરું છું. મહાત્મા હોય અને એ કોઈના સંપર્કમાં આવ્યા પછી એ વ્યભિચારી બને અને લગ્ન ના કરે તો એને શું સમજવું? નિર્જરા સમજવી કે શું સમજવું? બધું નિર્જરા છે. આ નિર્જરા વગર કશું છે જ નહીં. વધારે ગુનો કર્યો આપડે તે બદલ પાસે આપડે પાછળ પડે છે. પણ આ બેફામ પણ ગણાય કે નહીં? કયું? આ જે વર્તન છે ના, બેફામ પણ કશું ના ગણાય. સિદ્ધાર્થમાં જે ભાન રહેવું છે એના એના એના જ્ઞાનમાં રહેવું જોઈએ. બસ બીજું શું તે રહે છે? પછી કાંકો પડે છે એનો એ માર પડે છે. આપણે શું લેવા દે? આ ખરેખર નિર્જાત છે. અમે બે મત જ નથી. એ તો જગતના લોકોને નિર્જાત છે. મારું શું કહેવાનું છે? આપણે અહીં એટલે નિર્જા નથી. જગતના લોકોને વેશ્યા વેશ્યાની કાનૂન નિર્જા છે. અને પેલા જનારને નિર્જા છે, બધાને નિર્જા છે, કોર્ટને નિર્જા છે, પોલીસ વાળાને નિર્જા છે. આપના હિસાબે બેફામ પણ કોને કહેવાય? દાદા બેફામ પણ કોને કહેવાય? તો બેફામ પણ નહીં કરવું જોઈએ. તો બેફામ કોને કહેવાય? દુરુપયોગ કરે. દુરુપયોગ ન કહેવાય? કયો માણસ લગ્ન કર્યા વગર વ્યભિચાર રીતે વર્તુ ના કરાય એ દુરુપયોગ ના કહેવાય. એ તો બુદ્ધિ નો દુરુપયોગ કહેવાય. એનો દુરુપયોગ કેમ કહેવાય? આપડે એના શુદ્ધાત્મા રહેતો હોય કે એનો શુદ્ધાત્મા જે દશાતે છોડતી ના હોય કઠી એવા તો ગુના બધા તો સર થવા છે. બધા મારા ગુના જ છે. તો બધા મને દેખાય હું તો પછી મને ઊંઘ ના રાખી રાખ. આખા જગત ને નિર્જા છે. આપડે મહાત્મા હોય એમ નહીં જી. પણ આપડા મહાત્મા ને સાથી કામ નામ ના પેલા ઉપર કામ સારી બંધાય કે ચંદુલાલ છું એ જે કરતા છે એને હું જ કરું છું. અને હું ચંદુલાલ છું એ ભાન છે. આ લોકોને વ્યવસ્થિત કરતા છે અને હું સિદ્ધાર્થમાં છું. આ કરતા ભાવ છે એટલે કર્મ બંધાય નહીં. સીધી સાદી વાત, આખો જગત ને નિર્જરા. ગાયો ભેંસો બધા નિર્જરા સ્વરૂપે છે. ચોરે નિર્જરા સ્વરૂપે, પોલીસ વાળો નિર્જરા સ્વરૂપે. બધા આખા જગત થઈ રહ્યું. એ પછી આમ દાન આપ્યું તો નિર્જા અને ચોરી કરી તો નિર્જા. તમને ક્યાં ખટકે છે? બુદ્ધિ કબૂલ કરે આવી વસ્તુમાં પણ આપણે બેફામપણું કહેતા નથી તો બેફામપણું કોને કહેવું એ પણ મને સમજ પડતી નથી. બેફામપણું તો કોને કહેવું કે આપણે ખબર પડે કે આપણું જ્ઞાન લીધું હોય એ આવે નહીં અને મનમાં થતો એમ કે હું તો આપડતા આવી ગયા છે આપણને કશું વાંધો નથી આવે કોઈ નડવાનું નથી આપણને એ બધું દુરુપયોગ કરતો હોય તો આપણે સમજી જવું કે આ મારો દુરુપયોગ કરે પછી એની ગતિ બધું છે આપણે હું કઈ ઉજાગર કરું એના માટે પોતે પોતાની ખાડો પડે જો હજારે માર પડતો હોય તો આપણે સમજણ પડે કઈ ભૂલ ના કરી શકે. હું તો સમજવા જ માંગુ છું બાકી મને બીજું કઈ સવાલો પાસે ના એમને સમજવા માંગે પણ આ સાદી વાત છે ને અમારે બધા આખા જગત ને નિર્જા થઈ રહી પણ જગત ને કર્મ બંધાય છે શું કારણ કે પોતે કરતા છે માને છે ને હું ચંદુ લાલ છું મારે છે જો તને હજુ ને આમાં આ કરતા નથી એ માને છે અને હું ચંદુ લાલ નથી માને એને લઈને કર્મ કોઈ પણ કર્મ બંધન છે ને તે નિર્જા વગર રહે છે. બપોરે જે એમના આજે સત્સંગ થયો બપોરે એમાં વિશ્વની બાબતમાં આપે કહ્યું કે જો સમજે ને કરે તો એ નર્ક માં જાય એમ આપે કહ્યું એ શું તો બસ એમાં કઈ ફેર પડે છે ના એટલે સમજે ને કરે તો એ નર્ક માં જાય વિષય એકલા ની બાબત હું વિષય ની બાબત માં વાત કરું છું દાદા વિષય એકલા ની બાબત માં અમે જે વાત કરી વ્યભિચાર ની વિષય ની બાબત માં વાત કરી ને નહીં વિષય ની બાબત માં તે કેવું કે પોતે સમજતો હોય કે આ વિષય ગુનેગાર છે દાદા એ ઘણા વખત કહ્યું છે બધા પાછળ છે તે બધું આગળ આતતા કરે નહીં બધા છે તો જો એના મનમાં જ્ઞાન હોય તો કશું અડે નહીં પણ જ્ઞાન માં માર ખાઈ પડે એટલે બહુ આમ જ ચેતવીએ છીએ ખાલી એ તો એમ સમજે મને જ્ઞાન છે એ દરરોજ સત્સંગમાં આવે છે પણ મારું કહેવાય એની જવાબદારી છે આપણે કેવો ઉજાગરો કરીએ છીએ દાદા સમજવાની વાત છે આપણે લાલ બાવતી વાવતો ધરીએ શું કરીએ પછી આપણે શી માંગ કરતી આને દુનિયાનો તો પાર જ નથી આવ્યો અને બીજો કોઈ ઉપાય નથી તમે જે માથા કહ્યું ને તેના એમાં ઉપાય જ નથી અમે બધા ઉપાય કરી ચૂકેલા તો ઉપાય થાય દાદા પછી કઈ આપણે ઉજાગર કરીએ તમે કશે ઉજાગર હું ઉજાગર મારી ભોગવાની ભૂલ થાય શું થાય આપણે ઉજાગરો ની વાત નથી આ તો સમજવાની વાત દાદા જેમ થવું હોય કરવું હોય એમ માણસ કરે એની સાથે આપણે કે દાદા નથી બાકી જ નથી સો બસો ભાઈ એકાદ માણસ એવો નીકળી જાય નથી નીકળતા એવો તો કહ્યું ને કેટલાક ને ખેદ રહેતો હતો એને કહ્યું ખેદ વધુ એટલે બઉ થઈ ગયું વાંધો નહીં